યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતમ દ્રૂણામ પરમ મંગલમ વક્ત્રામ મંગલકૃશ્ચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ॐ श्री हरि कृष्णाय नमो नमः. ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે ને એ જ રહેવાનું. તે જેમ ચિંતામણી રહીને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી ને ચિંતામણી ગઈને બીજું સર્વે ધન રહ્યું પણ કાંઈ રહ્યું નથી, તેમ જ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે, જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે અને ખરેખરા ભગવદીય હોય તેને ગુણ ન વ્યાપે એ તો જાણપણારૂપી દરવાજે રહીને જોયા કરે છે. શું ડૉક્ટર સાહેબ? ભગન ભગત સુરેશ ભગત હું કે અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત વંચાવી અને સ્વામીએ વાત કરી કે દેશકાળનું ઘણું વિષમપણું થઈ જાય તેમાં પણ એકાંતિકપણું કેમ રહે. એકાંતિકપણું કોને કહેવાય, એને મેળવવાના સાધનો ક્યાં, એકાંતિકપણું રહે ક્યાં. મહારાજે વચનામૃતમાં એની સ્પષ્ટતા કરી છે. એકાંતિકપણું એટલે માત્ર ને માત્ર એક પોતાના ઈષ્ટદેવને વિશે જ પોતાનો અંત, જીવનો, મનનો, બુદ્ધિનો, ભાવનાનો, એને શું કહેવાય, એકાંતિકપણું. એકાંતિકપણું પામવાના સાધન ક્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ. કોઈક વચનામૃતમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને એકાંતિકપણું કીધો છે, પણ અમુક વચનામૃતમાં મહારાજે એકાંતિકપણું પામવાના સાધન કીધા છે. એટલે એકબીજાના પૂરક તરીકે, અથવા તો આ હોય એટલે આ આવી જાય. એકાંતિકપણું ક્યાં રહે છે, બહુ ઊંડે રહે છે. ચાર શાસ્ત્ર કરીને ભગવાનને જાણવાનું છે. મહારાજે એક વચનામૃતમાં એવું પણ કીધું છે કે ગમે તેવા વિપરીત દેશકાળનો યોગ થાય, પરાભવને પામ્યો હોય, છતાંય એકાંતિકપણું ટકે છે તો એ ક્યાં ટકે છે, કેવી રીતે રહે છે. તો ત્યાં પણ મહારાજે એવી સ્પષ્ટતા કરી કે એકાંતિકપણું છે એ હૃદયમાં રહે છે, અને નિશ્ચય ભગવાનનો એ પણ હૃદયમાં છે. ભગવાનની ભક્તિ મહાત્મા જ્ઞાને સહિત જ્યારે ઉદય થાય ત્યારે એનું કેન્દ્ર સ્થાન હૃદય છે. નિશ્ચયને મહારાજે કલ્યાણના બીજ સ્વરૂપ કીધા છે. અનેકમાંથી એકની પસંદગી કરવી એટલે નિશ્ચય નહીં, પણ એ પસંદગી કરેલા મારા છે અને હું એનો છું એવી જે જીવમાં દ્રઢતા આંટી પડી જવી એ નિશ્ચય છે. સારા બધાય હોઈ શકે પણ મારા તો એક જ હોવા જોઈએ. સદભાવના સર્વમાં, પણ સ્નેહ અને સમર્પણ તો એક શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પાત્રમાં જ હોવા જોઈએ. હિન્દુ સંપ્રદાયની વ્યાપક વિચારધારાની અંદર એકનિષ્ઠ બનીને ઉપાસના એ મુક્તિનું કારણ કેન્દ્ર બિંદુ બતાવ્યું છે. જેવી જેની શ્રદ્ધા હોય, જેવી જેની સમજણ હોય, જેવી પાત્રતા હોય, જેવી ભાવના હોય, એ પ્રમાણે પણ કોઈ પણ સાધક હોય, મુમુક્ષુ હોય, એ એકનિષ્ઠ બને છે ને ત્યારે જ એની અધ્યાત્મની યાત્રા પ્રગતિમાન બને છે. ઘણી વખત ભાવના ઉત્કૃષ્ટ હોય પણ દિશા નક્કી ન હોય, ઠેકાણું નક્કી ન હોય, તો એ ભાવના સાધકને ભટકાવે, ભરમાવે, નાસીપાસ કરે, થાકી પણ જાય. ભગવાનના માર્ગમાં ભાવના હોવી એ જરૂરી છે, પણ એ ભાવનાના પાયામાં, પ્રેમના પાયામાં સમજણ, મહિમા, નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોવી એ પૂર્વ શરત છે. બધાયને સારા માનવા એ સારું છે, પણ કોઈ એક પાત્રમને મારા માનવા એ વધુ સારું છે. એમાં જ પોતાના જીવની સાર્થકતા, કલ્યાણ, મોક્ષ એમાં રહ્યું છે. ભગવાનને ભગવાન તો બધા જ માને છે, માને કે નહીં? ભગવાન માનવામાં કોઈને વાંધો છે? પણ વાંધો ક્યાં? આ મારા છે, જેમ કોણ કોણ મારા મનાણા છે? સવાર સવારમાં હું કામ યાદ કરાવો છું? કે દેહ અને દેહના સંબંધીઓને મારા માયના છે, તો એના પ્રત્યે આપણું વલણ, આપણા વિચારો, આપણું વર્તન, આપણી ક્રિયાઓ, જે જે થાય છે એ બધું કેવું થાય છે? કંટાળાજનક, ભારરૂપ, ખાંઈતે ખાંઈતે, હેતે હેતે. દેહ, દેહના સંબંધીઓ માત્ર સ્વાર્થ પરક જ વ્યવહારો હોય, એની મૂલવણી થતી હોય, 99 વખત તમે રાખ્યું હોય ને, એક વખત જો થોડું ન રાખ્યું નહીં, થોડું અધૂરું થયું હોય, તો નોંધ કઈ લેવાય? 99 વખત તમે રાખ્યું એની તો તંજી ભગત, કેની નોંધ લેવાય? વાતું કેની કરે કે ભલે ને એક વખત આ વખતે ઓછું કર્યું, કદાચ એને અનુકૂળતા નહીં હોય, પણ 99 વખત તો કેટલું રાખ્યું આપણું, વાતો એ કરે? અને તોય નિત્ય નવો ઉત્સાહ જળવાઈ રહેશે ને, નાસીપાસ કોઈ દી થવાય છે એમાંથી? અણગમો ને કંટાળો કોઈ દી આવે? જ્યાં મારાપણાની બુદ્ધિ થાય છે ત્યાં પછી એના બેનિફિટ સામે કોઈ નજર હોતી નથી, વર્તન અને વલણ પ્રત્યે પણ કોઈ વિચાર હોતો નથી. તો ભગવાનનો નિશ્ચય આપણને થયો હોય તો શું હોવું જોઈએ? ક્રમશઃ વાતોનું અનુસંધાન બધું એ જ આવે છે, પણ સ્વામીની વાતો થોડી ઊંડાણ ભરેલી છે. જ્યારે પણ નિશ્ચય થાય છે ત્યારે મુખ્ય પ્રક્રિયા એ હોય કે મારે શું એના માટે કરવાનું છે, ઈ શું મારા માટે કરે છે એની ગણતરી હોય કોઈ? સગા સંબંધીઓને મારા મનાઈ ગયા છે તો એ મારા માટે શું કરે છે એની ગણતરી કોઈ કરતો હોય? થાય એટલું કરો, અને પાછું બધાએ સમજણ નક્કી કરી રાખી હોય કે આ બધું આમ જ હોય, આ બધું ખરેખર નિષ્કામ કર્મયોગ તો આવું માનનારા કરતા હોય કે વળતર વિના બલિદાન, કદરની પણ અપેક્ષા નહીં. જ્યારે મમતા ભગવાન સાથે જોડાય છે, નિશ્ચય જોડાય છે, ત્યારે હંમેશા હું એના માટે શું કરી શકું, કેટલું કરું એની કોઈ હદ નહીં. યથાર્થ ભગવાનનો નિશ્ચય જ્યારે જીવમાં થાય ને ત્યારે ભગવાન માટે સહન કરવામાં કોઈ હદ નક્કી ન થાય, અને સમર્પણનો ક્રાઇટેરિયા ક્યારેય ન હોય. ખાલી ભગવાન મારા છે અને આ ભગવાન છે એવું માનવાથી નિશ્ચયની પૂર્ણતા નથી. નિશ્ચયની પ્રક્રિયા એ ક્રિયાની અપેક્ષા રાખે છે. સુખી ગ્રહસ્થ હોય અને સંપત્તિ ઘણી બધી હોય અને સંતાન કદાચ એકનો એક હોય દીકરો, અને બહુ સમજદાર ન હોય, આવડત પણ ન હોય, હાથ ખોટ ન હોય, એમ કહેવાય. કેટલી એકેય ઓછી ન હોય ખોટ, તોય સમર્પણ ક્યાં થાય? ચિંતા કોની થાય? ગુણ ગવાય તો કોના ગવાય? નિશ્ચયની પ્રક્રિયામાં ક્યારેય સમર્પણની હદ નક્કી ન હોય. આ ન થાય એવું નહીં, અને આ ન થાય એવું જે વલણ અને વર્તન એ નિશ્ચયની કચાશ બતાવે છે. મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મહારાજે વચનામૃતમાં એવું કીધું કે એના અર્થે શું શું ન થાય. એમાં જે જે મહારાજે બતાવ્યું છે ને એ સંસારમાં અશક્ય હોય ને એવું શક્ય કરીને બતાવે એવા જ બધા લક્ષણો બતાવ્યા છે. સ્ત્રી હોય તે અને પુરુષ હોય તે, લોક લાજનો ત્યાગ કરે. આજે ગ્રહસ્થ હોય, સમાજ, કુટુંબ, પરિવાર, વ્યવહાર, એમાં પહેલું જાળવણી કરવાની થાય તો કોની કરે? લોક વ્યવહાર અને સમાજની અંદર એની આબરુ લાજ, કારણ કે સમાજમાં એને રહેવાનું છે ત્યારે કદાચ ઘરનો વ્યવહાર હશે ને એ આઘા પાછો કરીને ચલાવી લેશે, પણ બારે સમાજમાં તો મહારાજે શું કીધું? એક્સ્ટ્રા ઓર્ડિનરી લક્ષણો બતાવ્યા કે લોક લાજનો પણ, અને એવા જીવંત મૂર્તિમંત ગ્રહસ્થ હરિભક્તો અને સંતો મહારાજ વખતે હતા. પત્ર લખીને મહારાજ 18ના નામ લખે અને એક ચિઠ્ઠી મોકલે, વાત કરવી સાંભળવી પણ એ વાસ્તવિકતાની ભૂમિકા ઉપર આપણી માનસિકતાને લઈ જઈને એ જગ્યાએ 8-18માં એકાદું આપણું નામ રાખ્યું હોય તો કેમ થાય? 19મું આપણું લખ્યું હોત તો ગાથા ગાવી એ વાત જુદી છે, અને એનો રોલ ભજવવાનો આવે ને ત્યારે એ વાત જુદી છે આખી. આંતરજીવનની કઈ સ્થિતિએ એ બધા પહોંચેલા હશે, કેવા પ્રકારની એને સમજણ કેળવી હશે, કેવા પ્રકારે એણે આ સત્સંગમાં રહ્યા હશે તો ક્યાંક નક્કી કરી રાખ્યું હશે ને, અગાઉ એડવાન્સ પ્લાનિંગ માટે મહારાજે કાંઈ અગાઉથી પ્લાનિંગ નહીં આપ્યું હોય કે 6 મહિના પછી આવો એક પત્ર આવશે ને તમે માનસિક તૈયારી કરી રાખજો, હશે એવું કંઈ? બહુધા સમાજ અને સૃષ્ટિનો ક્રમ એ છે કે આકસ્મિક હોય ને એ અસહ્ય હોય, કોઈ પણ ઘટના. પણ સમજદાર લોકો હોય ને એના માટે આકસ્મિક અને ચેલેન્જ હોય ને એ જ એનો ઇતિહાસ કંઈક નવો બનાવતું હોય છે. આજે એ બધા ભક્તોને યાદ શા માટે કરીએ છીએ કે 18 નામ મહારાજે લખ્યા અને લખ્યા મુજબ પાછો જે મહારાજનો વિચાર અને સંકલ્પ હતો ને એ પ્રમાણે જ કર્યું. આજ્ઞા પાછા મહારાજ એમ કરે કે હવે જેમ આવ્યા એમ પાછા તમે જાઓ. તો એ શું કીધું કે મહારાજ હવે હાથીએ બેસારી એવું તો ન કહેવાય આપણે, પણ છતાંય મહારાજની મરજી હતી તો એ પ્રમાણે કર્યું. કોઈ સામાન્ય નાના તો હતા નહીં એ વખતે, એ સમાજમાં મોટા ગામધણી દરબારો પ્રતિષ્ઠિત સુખી સંપન્ન કુટુંબ પરિવાર હશે કે નહીં હોય, અને છતાંય જ્યારે પણ યથાર્થ મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય જીવમાં થાય છે ત્યારે આ બધી જ એક્શન એ સાહજિક હોય છે, અનાયાસ હોય છે. અત્યારે આપણે સાંભળીએ તોય આપણને થોડું આશ્ચર્ય થાય, પણ એને કરવામાં પણ જરાય ખચકાટ નહીં, સાહજિકતા હોય. આસાનીથી એ બધું કર્યું. ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે મહારાજ એવું કીધું કે એકાંતિકપણું છે અને એ એક રહે તો મહારાજ કે એ બધું જ રહે છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને એ કીધું કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે ને એ જ માણસને પૂર્ણ બનાવે છે અને ભગવાન સુધી પૂર્ણ સુધી પહોંચાડે છે. એકનિષ્ઠ થયા વિના મોક્ષની કલ્યાણની યાત્રા આગળ વધતી નથી. જેને જેવી ભાવના હોય, જેને જે પાત્ર, જેવી યોગ્યતા જે મળ્યા એમાં એકનિષ્ઠ થાય ને તો એને એમાં જે હોય ને એ મળે. પણ ઘડીક અહીંયા ને ઘડીક ત્યાં ને ઘડીક ઓલા કણે 15 વીઘાનું ખેતર હોય ને રોજ 5-5 ફૂટના કૂવા ગાળે પાણી કેવું પામે? પાણી મળે કે ધૂળ મળે? પરસેવો વળે? પરિશ્રમ મળે? પરિણામ મળે નહીં. એટલા માટે મહારાજે વચનામૃતમાં એવું કીધું કે પોતાને મળ્યા જે ઈષ્ટદેવ એને વિશે પ્રતિવતાની ભક્તિ રાખવી અને સાકાર ભગવાનની ઉપાસના ભક્તિ કરવી. અંત્યના 28માં વચનામૃતમાં પણ મહારાજે એ કીધું કે ભગવાનની ભક્તિમાં નિશ્ચયમાં વિઘ્ન કરનારા 2 પરિબળ, એક તો ભગવાનની નિરાકાર ભગવાનને માનતા હોય, એક ભક્તિ માર્ગમાં મોટું વિઘ્ન એ છે ભગવાનને નિરાકાર માનવા એ, અને બીજું વિઘ્ન એ કે ભગવાનને સાકાર માનતા હોય પણ મનુષ્ય જેવા માને, પોતા જેવા માને, એ પણ ભક્તિ માર્ગમાં મોટું વિઘ્ન છે. નિશ્ચયની પ્રક્રિયાને સ્પષ્ટ કરવા માટે પહેલાં ભગવાન પ્રત્યેની ભાવના અને માન્યતાઓ શાસ્ત્રના આધારે સમજી રાખવી જોઈએ. કોઈ પણ કાર્યને સારી રીતે પાર પાડવું હોય તો એને વિઘ્ન કરનારા, ડેમેજ કરનારા પરિબળોને પણ સમજી રાખવા જોઈએ અને નજર સામે રાખવા જોઈએ. શુષ્ક વેદાંતિના ગ્રંથને વાંચવે કરીને મહારાજે એવું કીધું કે ભગવાનને નિરાકાર માને છે તો એ ભગવાનની ભક્તિમાં મોટું વિઘ્ન કીધું છે. અને બીજું, કદાચ ભગવાનને સાકાર માનતા હોય પણ કેવા માને? મનુષ્ય જેવા પ્રાકૃત માનવા. પ્રાકૃત માનવાનું કારણ શું છે? એનો ગર્ભિત અર્થ એ છે કે ભગવાન પ્રત્યેની, હકીકતમાં ભગવાનમાં એવું કંઈ છે નહીં અને છતાંય એવું દેખાય છે, એનું કારણ, પ્રોબ્લેમ ક્યાં છે? પોતાની અંદર જે પડ્યું છે એ સામે ભગવાનમાં જોવે છે કે ભગવાનના સંત કે ભક્તમાં એ જોવે છે? તો સામે છે કંઈક જુદું અને દેખાયું કંઈક. તો જે નથી અને છતાંય જે દેખાય છે તો એ કોનું પ્રતિબિંબ છે? પોતાનું. ભગવાનને મનુષ્ય જેવા ન માનવા એટલે ભગવાનની અંદર જગતનો કે આ લોકનો કોઈ ભાવ નથી અને છતાંય એ ભાવનું એમાં દર્શન થાય છે કે આપણી જેવું જ આને માન, કામ, ક્રોધ, લોભ, સ્વાદ આ બધાય દોષોનું દર્શન થાય છે. તો આવે પ્રકારની જે માન્યતા છે એ હકીકતમાં પોતાની અંદર પડેલું છે, એ ભગવાનની અંદર કલ્પના કરે છે કે ભગવાનના એવા સંત ભક્તમાં પણ એવું દર્શન કરે છે તો એ ભગવાનના માર્ગમાં વિઘ્નનું કારણ, ભક્તિના માર્ગમાં વિઘ્નનું કારણ મારે જે બતાવ્યું છે. ઘણી વખત ભગવાનને સાકાર માનતા હોય એમાં કોઈ વાંધો ન હોય, લગભગ આપણે બધાય બેઠા એમાં કોઈ નિરાકાર માને છે, પણ બીજું પરિબળ છે એ અંગે જો આપણે સ્ટેટમેન્ટ આપવું હોય તો શું કરવું પડે? કેટલા ટકા પરિણામ આવે? પોતાની અંદર જે વાસ્તવિકતા છે એ પોતે એનો સ્વીકાર કરીને, ભગવાન એને ઓવરટેક કરીને પોતાની માન્યતા બીજામાં કલ્પના ન કરવી, આરોપિત ન કરવી, એ બહુ મોટી સાધના છે. ગીતામાં કૃષ્ણ ભગવાને ભાવ શુદ્ધિને પણ એક તપ મોટું કીધું છે. ભાગવતની અંદર માતા દેવહૂતિ, કશ્યપ પ્રજાપતિ એ જે તપ કરે છે ને, એ મન સંશુદ્ધિ તપઃ, ભાવ સંશુદ્ધિ તપઃ, ભગવાનને માર્ગે ભગવાન અને ભગવાનના સંત અને ભક્તમાં સદાયને માટે ભાવ શુદ્ધિ હોવી એ પણ પૂર્વ શરત છે. વિઘ્ન કરનારા પરિબળોમાં માનસ રીતે હૃદયની ભાવનાથી થયેલા કુવિચારો અને દુર્ભાવનાઓ એ સામે કરતા પોતાને બહુ મોટું નુકસાનનું કારણ બને છે. કળા તો નથી, છ પ્રકારના લક્ષણ કે આ જેવો છે એવો તો જણાતા જ નથી. એક યા બીજી રીતે મહારાજે એવું કીધું કે ભગવાન અને ભગવાનના સંતને જેવો જાણે એવો પોતે આ શું બતાવે છે? એમાં સાધન કયું? કેવળ ભાવના છે. તો કેવળ ભાવના એ માન્યતાના આધારે હોય છે. જ્યારે આપણી માન્યતા બદલે છે, ભાવના બદલે છે, ત્યારે કદાચ સામે પાત્ર યોગ્ય હોય કે ન હોય પણ પરિણામ મળે ને એ વ્યક્તિને, સાધકને પોતાની ભાવના પ્રમાણે મળે છે. તો જેણે પોતાને ફાયદો જોઈતો હોય એણે શું કરવું જોઈએ? આત્મસન્મુખ દ્રષ્ટિ રાખીને, જાતને અંદરથી જોઈને, તપાસ કરીને, પાછું વળીને કરેક્શન કરવાની જરૂરિયાત કોને છે અને ક્યાં છે એ કોણે કરવું જોઈએ? પોતે જ કરવું જોઈએ. સ્વામીએ તો એવું કીધું કે આ ભગવાન, આ સંત, આ સત્સંગ એ તો ચિંતામણી તુલ્ય છે, પણ પરિણામ ન મળતું હોય તો, અથવા વિપરીત મળતું હોય તો એના કારણમાં શું? ચિંતામણી છે પણ ચિંતવું સારું નથી, ચિંતવું એટલે સારું પરિણામ ફળ નથી મળતું. સ્વામી જે બોલ્યા છે અને જે કીધું છે એ 100% યથાર્થ છે, પણ એનું પરિણામ જો ન મળતું હોય તો સંશોધન કરવાની જરૂર, કરેક્શન કરવાની જરૂર આપણે હોય. ભગવાનનો નિશ્ચય, ભક્તિ માર્ગના વિઘ્નના પરિબળો. નાવલી ગામમાં કશ્યાભાઈ હતા, સત્સંગ થયો, પણ ઘણી વખત સત્સંગ થયા પહેલાંના જે પૂર્વ સંસ્કારો છે ને એ બહુ ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય ને એ લાસ્ટ ઇમ્પ્રેશન. મહારાજે વચનામૃતમાં એવું કીધું કે સત્સંગમાં આવતા હવે જેવું અંગ પડી જાય, પેલા અહીંયા લોખંડના પેલા બીબા બનાવે ને પછી એમાં પેલું રેડે ને ઢાળે, રાજકોટમાં તો એ વધારે ચાલે છે, પણ એવું નક્કી કરે કે આ બીબું હવે જે છે એ અટણ ઢાળી દો ને પછી હરખું કરશું. પછી કરવા જાય તો કેટલી મહેનત. પહેલો જે ઢાળ પડી ગયો એને પછી બદલાવવો એ બહુ કઠણ હોય છે, કપરું હોય છે. શરૂઆતમાં શુષ્ક વેદાંતિ કેટલાક સંન્યાસીનો સહવાસ હતો કશ્યાભાઈને, અને એના સંગે કરીને પૂર્વ માન્યતા એવી શબ્દો દ્વારા પડેલી કે ભગવાન પ્રત્યે નિરાકાર ભાવના. પછી સંતોનો યોગ થયો, સત્સંગ થયો, મહારાજ મળ્યા, પણ છતાંય પૂર્વના શબ્દો એ તો કામ કરે. ધીમે ધીમે કરતા કરતા પહેલી માન્યતા એક વખત જે નક્કી થઈ હોય અને પછી જે બદલાવી એ ઘણું બધું કઠણ પડે, પણ ભગવદાનંદ સ્વામીની સાથે હેત હતું ને એટલે એમણે સત્સંગ કરાવી, વાત કરી કરી કરી કરી અને લાંબા સમયે આ માન્યતા પાછી બદલી. સાકાર ભગવાનને માન્યા વિના ક્યારેય ભગવાનની ભક્તિ શક્ય બનતી નથી, અને સાકાર ભગવાનને માને ત્યાર પછી ભગવાન મનુષ્ય જેવા છે એવું ક્યારેય ન માને, પણ દિવ્ય છે મનુષ્ય રૂપમાં હોય છતાં પણ. અક્ષરધામમાં જે ગુણો છે, ઐશ્વર્ય, સામર્થ્ય, એ બધું જ એનામાં છે. આપણી જેવા થઈને રહેતા હોય અને બતાવે નહીં, અથવા તો આપણને દેખાય નહીં એટલે એમાં નથી એમ નહીં, બધું જ એમાં છે. અને છતાંય આપણને સુખ થાય, અનુકૂળતા રહે એટલા માટે આપણી જેવા થઈને સંકોચ કરીને રહે છે, પોતાનું ઐશ્વર્ય દાબીને રહે છે, પણ છે તો કૃષ્ણ ભગવાનને અર્જુન એવું જ માનતા હતા ને, સખા માનતા, મિત્ર માનતા, પણ ભગવાનને એમ થઈ ગયું કે હવે જ્યાં સુધી મારા વિશે અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ નહીં થાય, માં અનુસ્મર માં એકમ શરણમ વ્રજ, મારા એકને જ શરણે તું આવ, મારા એકનું જ તું સ્મરણ કર, મારા વિશે એકને વિશે જ તું અનન્ય નિષ્ઠા રાખ, હું કહું એમ જ તું કર. આ બધા જ શબ્દ પ્રયોગો જ્યાં જ્યાં વિધાનો કર્યા એ શું બતાવે છે? એકનિષ્ઠ થઈ જા, મારા એકને જ શરણે આવ, એટલે શું? અન્ય બીજો તને કોઈ આશ્રય સ્થાન ન હોવું જોઈએ, આધાર ન હોવો જોઈએ, અને એ પુરવાર કરવા માટે ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને ત્યાર પછી અર્જુનને એમ થઈ ગયું કે આને હું જે માનતો હતો એ તો આ નથી, આ તો અલૌકિક છે. અને ત્યાર પછી ભગવાને જેમ કીધું એમ કર્યું. નિશ્ચય જ્યારે થાય છે ત્યારે પૂર્ણ સમર્પણ પણ થાય છે અને ભગવાનની ભક્તિ પણ નિર્વિઘ્ન થાય છે અને કલ્યાણનું બીજ પણ એમાં રહેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ તિધર્માત્મજમ વાસુદેવમ હરિ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અગણિત આત્માઓને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવવા ગુરુકુલ નૈમિષારણ્ય રૂપ તીર્થોના નિર્માણ કર્યા. પૂજ્ય ગુરુ મહારાજના શુભ સંકલ્પથી આજે દેશ વિદેશની અંદર સંતો સત્સંગ પ્રવર્તનનું સેવા કાર્ય કરતા હોય, અમેરિકાની અંદર જુદા જુદા મુખ્ય શહેરોની અંદર પણ આપણા ગુરુકુલ કેન્દ્રો સેન્ટરો થયા છે. ત્યાં અમેરિકામાં પૂજ્ય શાંતિપ્રિય સ્વામી, ભગવત સ્વામી, મુકુંદ સ્વામી, ત્રિભુવન ભગત, કૃષ્ણ સ્વરૂપ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, આ બધા સંતો રાત્રિ દિવસ વિદેશના હરિભક્તોને, ત્યાંના બાળકો યુવાનોને સત્સંગનું પોષણ કરતા હોય. અહીંયા દેશની અંદર આખો સત્સંગનો માહોલ હોય, હરિભક્તોનો સમુદાય હોય, ત્યાં અમેરિકા વગેરે દેશોની રાજકીય સામાજિક વ્યવસ્થાઓ પ્રણાલિકાઓ પ્રમાણે કામધંધા સમય વગેરે બહુ મર્યાદિત હોય. શનિ રવિની અંદર વિશેષ હરિભક્તો, બાળકો, યુવાનો બધા જ પરિવાર સાથે આવતા હોય, અલગ અલગ સત્સંગ સભાઓ અને સાથે બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ, સંપ્રદાયના ક્લાસ ચાલતા હોય, ધાર્મિક શીખવવામાં આવતું હોય, સંગીત બાળકો શીખતા હોય, ગુજરાતી ભાષા ત્યાંના બાળકોને શીખવવામાં આવે, આપણા એ અંગ્રેજીના ક્લાસ કરે અને ત્યાં ગુજરાતી. રાત્રિ દિવસ સંતો ગુરુ મહારાજની આજ્ઞાથી આ દાખલો કરે છે. આ સમુદાય આ માહોલથી દૂર રહેવાનું એ પણ એક બહુ મોટું તપ અને સાધના હોય. હરિભક્તો આવતા હોય, નજીકના હોય તો દરરોજ દર્શને આવે, કથામાં આવતા હોય, પણ દૂર રહેતા હોય એ તો અઠવાડિયે આવતા હોય. છતાંય જા જા જીવ ભગવાન ઓળખે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની ભાવના પુરાણી સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી વગેરે એ મહાન સંતોના દાખલાઓ, નાના સંતો હોય છતાંય પણ રાત્રિ દિવસ હૃદયના ભક્તિભાવથી આ બધું સેવા કાર્ય ગુરુ મહારાજની આજ્ઞાથી સંભાળતા હોય. પૂજ્ય વૃંદાવન સ્વામી અમેરિકાની અંદર ઘણા વર્ષોથી, આમ તો કોઠારી સ્વામી અહીંયા હતા ત્યારે સ્વામીની સેવા ખૂબ કરી, ત્યાર પછી ગુરુ મહારાજની આજ્ઞાથી અમેરિકાના જુદા જુદા સેન્ટરોની અંદર સત્સંગ પ્રવર્તનનું કાર્ય બધા સંતો સાથે મળીને કરતા હોય. ગયા પછી 5-6 વર્ષ થઈ ગયા, પર આવવાનું થયું નહોતું, એટલે હમણાં વિઝા પૂરા થતા હતા એટલે પાછા રિન્યૂ કરાવવાની બધી કાર્યવાહી હતી. 4-5 મહિના પહેલાં આવવાનું થયું, એ બધું કાર્ય પૂર્ણ થયું એટલે પરત પાછા અમેરિકા સત્સંગ પ્રવર્તન માટે ગુરુ મહારાજની આજ્ઞાથી પધારવાના છે. સાથે પૂજ્ય સ્વયં પ્રકાશદાસજી સ્વામી, એમને પણ 6 મહિનાના વિઝા છે એટલે બંને સંતો ગુરુ મહારાજની આજ્ઞાથી 10 તારીખે અહીંથી અમદાવાદથી સીધા અમેરિકા જવા માટે પ્રયાણ કરશે. ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ સંતોની તબિયત સારી રાખે. અત્યારે ત્યાં અમેરિકામાં હજી થોડો કોરોનાનો માહોલ છે, છતાંય આપણા સંતોને કોઈ ગહેરી ભક્તો સમુદાયમાં પણ કોઈ જગ્યાએ બહુ કંઈ તકલીફ હોતી નથી, ઘણું બધું હવે તો સારું થતું જાય છે. વિશેષ સુખદ યાત્રા બની રહે, ગુરુ મહારાજ અને સંતો હરિભક્તો વિશેષ રાજી થાય એવી સંતોની ભાવના સાકારિત થતી રહે. પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી, પૂજ્ય વૃંદાવન સ્વામી, બંને સંતો લક્ષ્મીનારાયણ સ્વામી પાસે પધારશે. સ્વામી ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવી સુખદ યાત્રાની શુભકામના સાથે બધા હરિભક્તો સંતો વતી સંતોનું પૂજન કરશે. આવો, આવી ગયા બે. સજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બીજું મૂળ નપાણિયા ખીજડિયાના અને હાલ સુરત રહેતા અકબરી ચુનીભાઈ વસરામભાઈ, ઉંમર વર્ષ 50, તારીખ 3/3 રોજ ધામમાં ગયા છે. તેમના આત્માને મહારાજ પોતાના ચરણનું પરમ સુખ આપે એ માટે 2 મિનિટ ધૂન કરશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.